વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ ત્રેવીસમો સર્ગ. ભયંકર ઉત્પાતો જોઈને પણ ખરે એમની પરવા ન કરવી તથા રાક્ષસ સેનાનો શ્રીરામના આશ્રમ પાસે પહોંચવું. જ્યારે એ સેનાએ પ્રસ્થાન કર્યું ત્યારે આકાશમાં ગધેડા જેવા ધોળિયા રંગના વાદળોની મહાભયંકર ઘટા છવાઈ ગઈ. એની તુમુલ ગર્જના થવા લાગી તથા સૈનિકો ઉપર ઘોર અમંગળસૂચક લોહિયાળ જળની વર્ષાનો આરંભ થઈ ગયો. ખરના રથમાં જોતરેલા મહાવેગશાળી ઘોડા ફૂલ પાથરેલા સમતળ સ્થાને રસ્તા પર ચાલતા ચાલતા ઓચિંતા પડી ગયા. સૂર્યમંડળની ચારે બાજુ અલાત ચક્ર પરિઘ જેવું ગોળાકાર કુંડાળું દેખાવા લાગ્યું, જેનો રંગ કાળો અને ઘેરાવાનો રંગ લાલ હતો. ત્યાર પછી ખરના રથની સોનાના દંડવાળી ઊંચી ધજા પર એક વિશાળકાય ગીધ આવીને બેસી ગયો, જે દેખાવે ઘણો ભયંકર હતો. કઠોર સ્વરના માંસભક્ષી પશુ અને પક્ષીઓ જનસ્થાનની પાસે આવીને વિકૃત સ્વરમાં અનેક પ્રકારના ભીષણ અવાજો કરવા લાગ્યા તથા સૂર્યની પ્રભાથી પ્રકાશિત થતી દિશાઓમાં જોર જોરથી ચિત્કાર કરનારા અને મોઢામાંથી અગ્નિ ઓકનારા ભયંકર શિયાળવા રાક્ષસો માટે અમંગળસૂચક ભેરવનાદ કરવા લાગ્યા. ભયંકર વાદળો જે મદની ધારા વહાવનારા ગજરાજ જેવા દેખાતા હતા અને જળને બદલે રક્ત ધરાવતા હતા તત્કાળ આવીને ઘેરાઈ ગયા. એમણે આખું આકાશ ઢાંકી દીધું, થોડી પણ જગ્યા બાકી ન રાખી. બધી બાજુ અત્યંત ભયંકર તથા રોમાંચકારી ગાઢ અંધકાર છવાઈ ગયો. દિશાઓ અથવા ખૂણાઓને સ્પષ્ટ રીતે ઓળખી શકાતા ન હતા. ક સમયે લોહીથી પલળેલા વસ્ત્ર જેવા રંગની સંધ્યા પ્રગટ થઈ ગઈ. એ સમયે ભયંકર પશુ પક્ષી ખરની સામે આવીને ગર્જના કરવા લાગ્યા. ભયની આગાહી કરતા કંક, સફેદ ચીલ, શિયાળવા અને ગીધ ખરની સાથે ચિત્કાર કરવા લાગ્યા. યુદ્ધમાં હંમેશા અમંગળ સૂચવનારી અને ભયભીત કરનારી શિયાળવીઓ ખરની સેનાની સામે આવીને અગ્નિ ઓકતા મુખોથી ઘોર અવાજ કરવા લાગી. સૂર્યની પાસે પરિઘ જેવો કબંધ માથા વિનાનું ધડ દેખાવા લાગ્યું. મહાન ગ્રહ રાહુ અમાસ વિના જ સૂર્યને ગળી જવા લાગ્યો. પવન તીવ્ર ગતિએ વહેવા લાગ્યો અને સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું. રાત્રિ વિના જ આગિયાની જેમ ચમકતા તારા આકાશમાં ઉગવા લાગ્યા. સરોવરમાં માછલા અને જળચર પક્ષીઓ વિલીન થઈ ગયા, એમના કમળ સુકાઈ ગયા. એ સમયે વૃક્ષોના ફૂલ અને ફળ ખરી પડ્યા. પવન વિના જ વાદળો જેવા ઘૂસરા રંગના ધૂળ ઊંચે ચડીને ધૂસરા રંગની ધૂળ ઊંચે ચડીને આકાશમાં છવાઈ ગઈ. ત્યાં વનની સારિકાઓ ચીચી કરવા લાગી. ભારે અવાજ સાથે ભયાનક ઉલ્કાઓ આકાશમાંથી પૃથ્વી પર પડવા લાગી. પર્વતો, વનો અને જંગલો સહિત ધરતી ધ્રુજવા લાગી. બુદ્ધિમાન ખર રથમાં બેસીને ગર્જના કરી રહ્યો હતો. એ સમયે એની ડાબી ભુજા એકદમ કાંપવા લાગી. અવાજ રૂંધાઈ ગયો. બધી બાજુએ જોતી વેળાએ તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. એના માથામાં દુખાવો થવા લાગ્યો. છતાં પણ મોહવશ એ યુદ્ધથી નિવૃત્ત ન થયો. એ સમયે પ્રગટ થયેલા એ મોટા મોટા રોમાંચકારી ઉત્પાતોને જોઈને ખર જોર જોરથી હસવા લાગ્યો અને સૌ રાક્ષસોને કહેવા લાગ્યો, આજે ભયંકર દેખાઈ રહેલા મોટા મોટા ઉત્પાતો સંકટો ઊભા થઈ રહ્યા છે. એ બધાની હું મારા બળના ભરોસે પરવા કરતો નથી. જેમ બળવાન વીર દુર્બળ શત્રુઓની પરવા કરતો નથી, હું મારા તીક્ષ્ણ બાણો દ્વારા આકાશમાંથી તારાઓ પણ ખેરવી શકું છું. જો હું કોપાયમાન થઈ જાઉં તો મૃત્યુને પણ મોતના મુખમાં નાખી શકું છું. આજે બળનું ઘમંડ રાખનારા રામ અને એના ભાઈ લક્ષ્મણને તીક્ષ્ણ બાણોથી માર્યા વિના હું પાછો આવવાનો નથી, વળવાનો નથી. જેને દંડ આપવા માટે રામ અને લક્ષ્મણની બુદ્ધિમાં અવળા વિચાર, ક્રૂર કર્મ કરવાના ભાવનો ઉદય થયો છે એ મારી બહેન શૂર્પણખાએ બંનેનું લોહી પીને સફળ મનોરથની ભલે થતી. આજ સુધી જેટલા યુદ્ધ થયા છે એમાંથી કોઈ પણ યુદ્ધમાં આ પહેલો મારો કદી પરાજય થયો નથી. એ તો તમે પ્રત્યક્ષ જોયું છે, હું જૂઠું બોલતો નથી. હું મદમદ એરાવત પર બેસીને જનારા વ્રજધારી દેવરાજ ઇન્દ્રને પણ રણભૂમિમાં ક્રોધિત થઈને કાળને હવાલે કરી શકું છું. પછી પહેલા બે મનુષ્યની તો વાત જ શી છે. ખરની આ ગર્જના સાંભળીને રાક્ષસોની વિશાળ સેનાને, જે મૃત્યુના પાશથી બંધાયેલી હતી, અનુપમ હર્ષ થયો. એ સમયે યુદ્ધ જોવાની ઈચ્છા ધરાવતા મોટી સંખ્યામાં પુણ્યકર્મી મહાત્માઓ, ઋષિઓ, દેવતાઓ, ગંધર્વો, સિદ્ધો અને ચારણો ત્યાં એકઠા થઈ ગયા. એકઠા થઈને એ બધા એકબીજાને કહેવા લાગ્યા, ગાયો અને બ્રાહ્મણોનું કલ્યાણ થાવ, તથા બીજા જે લોકપ્રિય મહાત્માઓ છે એ પણ કલ્યાણના ભાગીદાર થાય. જેમ ચક્રધારી ભગવાન વિષ્ણુ સગળા શ્રેષ્ઠ અસુરોને પરાસ્ત કરી નાખે છે, એ જ રીતે રઘુકુળ ભૂષણ શ્રીરામ યુદ્ધમાં પુલત્સ્યવંશી નિશાચરોને ભલે પરાજિત કરે. આ તથા બીજી પણ અનેક મંગળકામના સૂચક વાતો કહેતા રહીને એ મહર્ષિઓ અને દેવતાઓ કુતૂહલવશ વિમાનોમાં બેસીને, જેમનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું હતું, એ રાક્ષસોની એ વિશાળ સેનાને જોવા લાગ્યા. ખર રથ દ્વારા ઘણા વેગપૂર્વક આખી સેનાને આગળ આવી ગયો અને સેનગામી, પૃથુગામી, યજ્ઞશત્રુ, વિહંગમ, દુર્જય, કરવિરાક્ષ, પુરુષ, કાલમાર્કુક, હેમમાલી, મહામાલી, સર્પાસ્ય તથા રુધિરાસન એ બાર મહાપરાક્રમી રાક્ષસો ખરને બંને બાજુથી ઘેરીને એની સાથે સાથે ચાલવા લાગ્યા. મહાકપાલ, સ્થુલાક્ષ, પ્રમાથ અને ત્રિશિરા એ ચાર રાક્ષસ વીરો સેનાની આગળ અને સેનાપતિ દૂષણની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. રાક્ષસ વીરોની એ ભયંકર વેગવાળી અતિ ભયાનક સેના જે યુદ્ધની અભિલાષાથી આવી રહી હતી, ઓચિંતી એ બંને રાજકુમારો શ્રીરામ અને લક્ષ્મણની પાસે જઈ પહોંચી. જાણે ગ્રહોની હારમાળા, ચંદ્રમા અને સૂર્યની સમીપ પ્રકાશિત થઈ રહી હોય. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષરામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 23મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.